પાણી આપવું એ પોઝિટિવ કહેવાય. શું કહેવાય? લોકોના સુખને માટે. હવે સુખને સાચવવા માટે ગટર ના કરીએ શું થાય? પહેલી ગટર કરવો પછી ચોર બાર ત્યાં હોય તો ભગવાન જે જાતે તો કાપતા આવે ત્યારે એ કદું તો કરે કાપી જાય ને રાતે ઉત્તરમાં આવું થયું છે. જાતે બે કાપીએ તો જાતે તો જ આપણે હિંમત રહે જાતે હિંમત ના આવે ને જાતે કાપી ના બધું એવું હિંમત રહે જાતે તમે ગમે તે બધી વાત ભગવાન માં અને આત્મા માં ભેદ છો વાત બધી સારી વાત આપશે. આત્મા નો ભગવાન માં કઈ ડિફરન્સ ડિફરન્સ કેવો છે એ તમને સમજાવ. જે ડિફરન્સ લાગે છે તે કેવો છે? એક માણસ ને એના ઘરમાં એટલે પાણી ચોખ્ખું આવે છે ને એને કરતા વધારે ઉપચાર અમને માનવા રોજગાર સાથે આપણું સમજાય માટે ફોટો ભરતો એટલે મારો ફોટો નથી આ પહેલો ખર્ચો આ અત્યારે વધારે કચરો ઉત્પન્ન થાય છે વધારે થાય આપી જાય એ તમને ખબર ના પડે ગરમ મારી થઈ અમદાવાદ માં આત્માની ગતિ અધોગતિ અને પરમ ગતિ એ જરા સમજાવો પોતાની ગતિ શરીર પાપી છે એમ. શરીર પાપી એ નહીં, શરીર પાપી હોય તો મરવા માટે કહીએ ચોરી કરે. આત્મા પાપી નથી કહ્યું. તો કોણ પાપી છે? તો પાપી કોણ, પાપ કોણ કરે છે? I without my God. I without my God. I without my God. It's my good way. Should I go to your body? ત્યાગની ભાવના ના આવે ને, બધાને ત્યાગની ભાવના ના આવે ને. ત્યાગ ત્યાગ મનમાં બહુ જ મારો મારો ચિંતા જે ભગવાન ના કાર્ય જીવી છે લોકોને કઈ અંજારાથી ભગવાન કરી આરોપ ના કર્યા સાધન છે સાધન તો અનેક પ્રકાર આત્મા છે.